એટલે કવિએ લખ્યું સુંદરમે કે પીધેલ ની વાતો, એ તો પીધેલ ની વાતો ચકચુ. એક જણો છે ને દારૂ પીને આવે ને એટલે ઘરવાણી પછી એને મારે, ધોકે ધોકે મારે. એટલે એક વાર એને નક્કી કર્યું કે આપણે પીને તો જાય પણ આપણે એવું કરવું ને કે જેથી એને એમ થાય કે આ નથી પીધું. એટલે એક વાર શું કર્યું, પીને તો આવ્યો પણ આવી અને ગીતા વાંચવા માંડી. એટલે ગીતા વાંચતો હોય તો કેટલો આમ બોલ્યો હોય, એટલે એની પત્ની આવી બે નાખ્યા. તો પેલો કે મેં પીધો નથી તોય શું મારે છે, હું ગીતા વાંચું છું નથી ખબર પડતી. તો કે તું ગીતા વાંચે કે મારી સુટકેસ ખોલીને બેઠો છો. ગીતા વાંચે, સુટકેસમાં ગીતા દેખાય, આવડી મોટી ગીતા, મોટું વર્ઝન લ્યો. પીધેલ ની વાતો ચકચુર. હવે કેમ માનવી દારૂડિયા ની વાતો તો મનાય? બે પાંચ જણા દારૂ પીને જાડવા હેઠે લેલું થઈને પીડ્યા હતા ને એમાં આવું ટાણું વીજળી નો ચમકારો થયો, એક જણો કોણી મારીને કહી લે ભાગો કોકે ફોટો પાડી લીધો. સવારે છાપામાં આવશે અને આપણા બાપા ઓળખી જાય તો માર છે તોડી નાખશે. બોલો હવે દારૂડિયા ની વાતો કેમ માનવી તમે? કે ટ્યુબલાઇટ, સ્ટ્રીટ લાઇટ ની ટ્યુબલાઇટ હોય ને તે ઉપડતી નહોતી, ઝબક લબક થાય ને ઝબક લબક, એમાં દારૂડિયા પીન નીકળ્યા છે રૂપાળી, આંખો ટમટમ આવે છે, બહુ રૂપાળી આંખો ટમટમ આવે છે, પણ નીચે આવે તો વાત કરીએ. લે હવે ટ્યુબલાઇટ માં એના બૈરા દેખાય. એટલે હવે એની વાતોમાં શું માનવું? એમ કવિ સુંદરમે એવો એવો એને જડવે સલાહ તમાચો માર્યો કે એમ તમે કયો છો નથી દેખાતું એટલે નથી, અને હું માનું હું સમજું એ સાચું. એ તો તમે પી ગયા છો. શું પી ગયા છો? આ મોહ મદિરા સંસારની પી ગયા છો, અજ્ઞાનની મદિરા પી ગયા છો, એનો નશો ચડી ગયો છે, એટલે તમને આ ઈશ્વર તત્વ સમજાશે નહીં. પણ પછી બહુ સરસ વાત કરી એમણે કે આંજણ પહેલાની અને આંજણ પછીની આંખ દેખ્યા દેખ્યામાં બહુ ફેર. આંજણ આંજ્યું હોય અને આંજણ ન આંજ્યું હોય એ આંખમાં બેમાં ફર્ક છે ને સુંદરમ કે છે. આમાં તો એને શું અદભુત વાત કરી છે ભાઈ. આંજણ પહેલાની અને આંજણ પછીની આંખ દેખ્યા દેખ્યામાં બહુ ફેર, માટે આંજણ મારું જો તને ખપતું હોય ઓ અજાણ્યા જણ, તો તારા ઉતારું સહુ ઝેર, દેખાતું નહીં તેથી નહીં એ વાત ના સહી ના સહી. મારા ભાઈ એ આંજણ મારી પાસે છે, તારી આંખમાં આંજણ નથી એટલે તને આ બધું સારું દેખાતું નથી, પણ મારી પાસે એવું આંજણ છે કવિ કે એ આંજણ જો તને ખપતું હોય તો હાવ અજાણ્યો છો ને. સત્સંગી સત્સંગી એ મળેલા છે, કુટુંબ છે, પરિવાર છે, સંબંધી છે, હવે જે માનતો જ નથી તો અજાણ્યો જણ છે. ખરેખર એ વાત કરી દીધી, જે ભગવાનમાં માને ભજન કરે સત્સંગ કરે એ જ આપણો પરિવાર, પણ જે ભજે નહીં એ આપણો પરિવાર છે જ નહીં, કુટુંબી જ નથી, સંબંધી જ નથી. એટલે મારી પાસે એવું આંજણ છે જો તને ખપતું હોય ઓ અજાણ્યા જણ, તો એ આંજણ આંજુ તો તારા બધાય ઝેર ઉતરી જાય અને ઝેર ઉતરતા જ તને બધું સ્પષ્ટ દેખાશે. સર્પનું ઝેર ચડી ગયું હોય તેને કડવો લીમડો મીઠો લાગે. હવે એની પાછળ આપણે કેવી રીતે પ્રમાણ લેવું કે લીમડો કેવો હોય? પણ એને જેવું ઝેર ઉતરી જાય તો તરત એમ કહે છે કે ના લીમડો કડવો છે. તો આ ઝેર આંખમાં છે કવિ કે સુંદર. એટલે જે સંત ભક્તો છે એની આંખ આંજણ આંજેલી છે. એ આંજણ શેનું છે? દિવ્યતાનું છે, શ્રદ્ધાનું છે, વિશ્વાસનું છે, ભક્તિનું છે, પવિત્રતાનું છે, સત્સંગનું છે. એ આંજણ આંજ્યું છે એટલે એને બધું દેખાય છે. આ તમે કોઈ અમુક વિદ્યાના પુસ્તક ને એવું બધું વાંચતા હોય તેમાં ઘણી વાર એવા સિદ્ધ યોગીઓની વાતોમાં આવતું હોય છે એવું તમને એવું સિદ્ધ યોગી. આ તુલસીદાસજીએ પણ સિદ્ધાંજન નો ઉલ્લેખ કર્યો છે રામચરિત માનસમાં. એ સિદ્ધાંજન હોય એ તમને સિદ્ધ પુરુષો આંજી દે તો તમને પૃથ્વીમાં ક્યાં રૂપું છે, ક્યાં સોનું છે, ક્યાં બીજી ધાતુઓ છે બધું જ દેખે. બોલો એવું સિદ્ધાંજન આવતું હશે ને એવા ઋષિઓ પેલા કરતા હશે. એવું કેટલી વિદ્યાઓ હોય આપણી પાસે નથી એટલે શું એવું સિદ્ધાંત જન આંજે હતો એને બધું જ પૃથ્વીના પેટાળમાં ક્યાં શું છે એ બધું દેખાય છે. એમાં શ્રદ્ધાનું ભક્તિનું અંજન જેની આંખમાં છે એને પરમાત્મા સ્પષ્ટ દેખાય છે. પણ તારે આંજણ ખપે છે તો હવે સાવ અજાણ્યો છો. એ આંજણ સત્સંગમાં મળે છે. આ લોહીનું ટીપું મને તમને આપે, આપણને એમાં લાલ પાણી સિવાય કાંઈ દેખાય. હવે પેથોલોજીસ્ટ ડોક્ટરને આપો ની લેબમાં જઈને જુએ તો કે આમ કે લે તમને કમળો થયો, તમને મેલેરિયા થયો, તમને ઝેરી મેલેરિયા હતો, તમને ટાઇફોઇડ થયો, તમને તો બ્લડ કેન્સર થયું છે. એટલે અમે તો લાતું લાલ પાણી દેખાય છે, તમને દેખાય પણ મને આમાં બધું દેખાય છે. એક લોહીના ટીપામાં બધું જુએ છે ને એને કેમ દેખાય છે ભાઈ? આપણને કઈ દેખાતું નથી. ગમે એમ જુઓ ને તમે, એમ જોઈને શું આખો તમને બોટલ રેડી દે તોય તમે ન કહી શકો કે આને મેલેરિયા થયો છે, ક્યાંને કમળો થયો છે, આને ટાઈફોઇડ થયો છે, કઈ કહી શકો? પેલો આમ લઈને તરત જ કહે છે તમને તો બહુ ભયંકર ટાઈફોઇડ થઈ ગયો છે. જોવોજી બે આંખમાં ફેર પડ્યો કે ના પડ્યો? છતાં આપણે પેલા ડોક્ટર ને કઈક તું કહે છે જૂઠું છે તો એનો શું અર્થ કરવો? એને બ્લડના લોહીના એક ટીપામાં બધું દેખાય છે, લાલ સેલ દેખાય, શ્વેત કણો દેખાય. એટલે શ્વેત કણો લાલ પાણી છે એમાં શ્વેત કણો માપે, કેટલા છે કાઉન્ટે આપે તમને કે 14,000 છે, 10,000 છે, ને એને માપીને કાઉન્ટે આપે. હવે આપણને એમાં તો ધોળો અંશે નથી દેખાતો અને એ ટીકા બટાલિયન બટાલિયન છે અંદર. કાંઈ પણ આપણને વિશ્વાસ આવે એવી વાત છે? પણ એની પાસે એક સૂક્ષ્મ દર્શક યંત્ર છે. આંખ તો આપણા જેવી જ છે પણ એક યંત્ર લગાવે છે ત્યારે જોવે છે ના આમાં આ વસ્તુ છે. બસ એમ છે ને, આ વ્યાસ ને વાલ્મીકી મોટા મોટા પુરુષો છે ને, સુરદાસજી હોય, મીરાબાઈ હોય, તુકારામ હોય, નાનક હોય, ગોપાળાનંદ સ્વામી હોય, ગુણાતીતાનંદ સ્વામી હોય, નરસિંહ મહેતા હોય, આ બધાની આંખ ઉપર દિવ્યતાનું અંતર યંત્ર લાગ્યું છે એટલે એને સ્પષ્ટ દેખાય છે કે આ જગતમાં પરમાત્મા છે, આત્મા છે, આ બધું છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને જોતો તો વિશ્વરૂપે જોતો, આંજણ આંજી દીધું. ભગવાન કે જો તારે જોવું છે રૂપ તો દદામી મેં દિવ્ય ચક્ષુ, દદામી તે દિવ્ય ચક્ષુ. આંખથી નહીં દેખાય, મારે આંખ બદલવી પડશે. અને ભગવાન દ્રષ્ટિ માત્રથી એની દિવ્યતા ભરી દીધી. તો ભગવાનનું સ્વરૂપ કેવું વિશ્વરૂપ દેખતો. અને બધા ભગવાન બિલકુલ નાનકડા ત્રણ ચાર આંખના જ દેખતા, બંનેની આંખમાં ફેર છે. એ મહાપુરુષોની આંખોથી આ બધું દેખાય છે. દેખાય છે એટલે એ લોકો કહે છે, એ કહે છે એટલે આપણે માનવું જોઈએ. પણ આમાં ભાઈ શું છે, આ મૂળ કોને કહેવાય? એક જણો એના છોકરાને એક ગુરુકુળમાં મૂકવા ગયો એટલે ગુરુકુળના સંચાલકો હતા, એમણે કીધું કે વાંધો નહીં રાખો. તો બાપાએ શું કીધું એના ફાધરે છોકરાના બાપાએ કે આ મારો છોકરો સાચવો, એમાં છે ને 98 ગુણ છે અને 2 દુર્ગુણ છે. સંચાલક તો ખુશ થઈ ગયા કે આવો છોકરો હજી સુધી નથી થયો. 98 ગુણ એટલે અને 2 દુર્ગુણ છે, શું? હા તમે ગોતજો. આપણામાં તો 2-5 સદગુણ હોય ને 95-98 દુર્ગુણ હોય, એટલે તો ખુશ થઈ ગયો. પણ કે આ 2 દુર્ગુણ અને 98 સદગુણ, 98 સદગુણ છે, ખાલી 2 દુર્ગુણ છે, પણ ગોતજો તમે. થોડા દિવસ થયા એટલે એમને બોલાવ્યા કે દુર્ગુણ જડી ગયા છે, આવો. શું છે દુર્ગુણ? તો એક, એનામાં અક્કલ નથી, અને બીજું, બીજાનું માનતો નથી. પોતામાં અક્કલ નથી અને પાછું બીજાનું માનવું નહીં, એના જેવા દુર્ગુણ દુનિયામાં બીજા કોઈ નહીં. પોતાને અક્કલ ન હોય તો બીજાનું માનવું જોઈએ, એટલે બીજા 98 સદગુણ હોય દુર્ગુણ થઈ જાય. આને પોતાને અક્કલ નથી અને બીજાનું માનતો નથી, એનું કામ કેમ પાર પાડવું? તો અત્યારે આજે ભણેલા ગણેલા અને અવિશ્વાસી જે બધા થઈ ગયા, બસ પોતાને દેખાતું નથી અને જેનું દેખાય છે એનું માનવું નથી. આને કહેવાય મૂઠ. વિશ્વાસ ક્યાં છે? દેખતાઓનો વિશ્વાસ નથી અને પોતે આંધળા છે કબૂલ કરવું નથી. એટલે આ મૂઢનો એક અર્થ શું છે ખબર છે? પોતે અજ્ઞાની હોવા છતાંય જ્ઞાની માનવો ને એના જેવો કોઈ મૂઢ નહીં. સોક્રેટિસ ગ્રીકમાં થયા, ત્યાં ડેલ્ફી દેવી પૂજાય. સોક્રેટિસના જમાનામાં આવું હશે કે દેવીને કોઈ પ્રશ્ન પૂછે તો દેવી એના પૂજારી મારફતે એના જવાબો આપે. સમજો ને આપણે માતાજીને ભૂવા જેવું. હા બસ, હા એ દેશનું હોય, વાતો વિદ્વાન ની હોય એટલે બધા હાઈ આ પાડે. હવે અહીંયા આપણે ઘરે ઘરે નાકે નાકે એવા બેઠા દેવી દ્વારા બેઠા. અહીં ડેલ્ફી દેવી તો કેટલી છે, વાત વાતમાંથી નીકળે છે. ત્યાં એક જ હશે. એટલે પૂજારી મારફતે જવાબ આપે. એમાં બધા લોકો ભેળા થયા ને પછી પૂછ્યું દેવીને કે અત્યારે ગ્રીકમાં જ્ઞાનીમાં જ્ઞાની પુરુષ કોણ છે? એટલે ડેલ્ફી દેવીએ પૂજારી મારફતે કહ્યું કે સોક્રેટિસ અત્યારે જ્ઞાનીમાં જ્ઞાની પુરુષ છે. જવાબ સાચો આપ્યો. એટલે લોકો તો તરત સોક્રેટિસ પાસે ગયા, આદર આપવા માંડ્યા, પ્રણામ કરવા માંડ્યા. સોક્રેટિસ કે ભાઈ શું છે? તો કે તમે જ્ઞાની પુરુષ છો એટલે અમે તમારી પાસે આવ્યા છે. સોક્રેટિસ કે તમને કોણે કીધું હું જ્ઞાની છું? હું સાવ અજ્ઞાની છું, મારા જેવો ગ્રીકમાં કોઈ અજ્ઞાની નથી. લ્યો બોલો, તમને જેને કીધું હોય તે ખોટું છે, મારા જેવો અજ્ઞાની કોઈ નથી. એ હું કહું છું, મારું હું જાણતો હું ને. એટલે મને કોઈ જ્ઞાની કહેતું હોય તે બિલકુલ ખોટું છે, એનો ભ્રમ છે. મારા જેવો અજ્ઞાની કોઈ નથી. વાત જ છોડી નહીં, હું અજ્ઞાની છું, મારા જેવો કોઈ ગ્રીકમાં નથી. અને તમને જેને કીધું હોય તેને કે હું જ્ઞાની છું, એ વાત સદંતર ખોટી છે. હું અજ્ઞાની છું, મારા અજ્ઞાને હું જ કહું છું. આ લોકો મૂંઝાયા, ફરી પાછા આવ્યા અને પાછું ડેલ્ફી દેવીને પાછી પ્રાર્થના કરીને કહ્યું કે સોક્રેટિસ તો એમ કે છે કે મારા જેવો કોઈ અજ્ઞાની નથી. એટલે દેવીએ જે જવાબ આપ્યો ને એ તાજુબ નો આપ્યો કે એ જ અજ્ઞાની પોતાને માને છે, પોતાના અજ્ઞાનને બરાબર સમજે છે, માટે એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જ્ઞાની. એના અજ્ઞાનને બરાબર જાણે છે એટલે એ શ્રેષ્ઠ જ્ઞાની છે. શું વાત છે ભાઈ, તમે આમ રૂવાડા ઉભા થઈ જાય એવી. જે માણસ પોતાના અજ્ઞાનને જાણે એ શ્રેષ્ઠ જ્ઞાન, અને જે પોતે પોતાના જેટલા જ્ઞાનને આગળ કરી રાખે એટલું અજ્ઞાન. આપણે અજ્ઞાનને સ્વીકારતા નથી, પોતાને દેખાતું નથી અને બીજાને જેને દેખાય એનું આપણે માનવું. એટલે જેનો ઇનકાર કર્યો હતો એ બધું સામે આવીને ઉભો રહ્યું. ભૂત પ્રેત સ્વર્ગ નર્ક લક્ષ્ચોરાશી ગર્ભવાદ જન્મ મરણ પેલા જમકિંકર આવ્યા લેવા યમદૂતો પાસ લઈને આ બધા તે બધે બહુ એમના ઉપર કોમિક કરતા હતા. પાડા ઉપર આવે ને પાડા હોય તો પછી ત્યાં એટલી ભેંસો હશે ને ભેંસો હોય તો પછી દૂધ ક્યાં નાખતા છે તને પીવડાવવા, ક્યાં નાખતા છે એ હવે તને ત્યાં વલોવા લઈ જાય છે, જાને જમાવીને છાસ બનાવજે. આવા આવા તર્ક મારે. તેલના મોટા મોટા કુંડ છે ને એમાં એને કડાઈમાં નાખી જીવને તળે છે, ત્યાં એટલું બધું તેલ ક્યાંથી આવે છે? તર્ક તર્ક તર્ક. એટલે જે જેને સાચું માન્યું હતું, શું સાચું માન્યું હતું? પરિવાર, ધન, દોલત, સત્તા, ખુરશી, આ લોક, આ ભોગ, વિલાસ, ડોલર, પાઉન્ડ, યુરો, આ બધું બહુ સાચું માન્યું હતું. સોના, ચાંદી, ઘરેણા, દીકરા, દીકરી, પરિવાર, બધું બહુ સાચું. બંગલા, મહેલો, ગાડીઓ, એ બધું સાચું માન્યું હતું. એ બધું ખોટું થઈ ગયું. અને જે ખોટું કહ્યું હતું એ બધું અહીંયા જીવ મૂંઝાય છે, અહીંયા રક્ષાની જરૂર પડે છે, હવે શું કરવું, હવે ક્યાં જાવ, અને બધું સાથે આવીને હુમલો થયો. ઓહો હો, કારણ કે ઓલા જમકિંકર તો કઈ સૌમ્ય તો નથી, એ કઈ નમસ્તે એમ તો કરતા નથી. આ પોલીસ જેમ કે ગુનેગાર હાથમાં આવેલી અને જાણે હાથ હળવો કરવાનો જાણે પ્રોગ્રામ થઈ ગયો. કઈ વાત વાતમાં મારે, વાત વાતમાં મારે. એટલે કે સાહેબ શું સાહેબ નહીં સાહેબ એમ કહું છું પાણી શું પાણી એક શબ્દ બોલે ત્રણ થાપટ મારે, દાજ કાઢ નાખે. બોલ તે ઓલા મૂકે, શ્વાસ લેવાના, આવી પીડા થાય. ત્યારે આ બધું સામે આવીને ઉભું રહ્યું એમાં ભગવાન સિવાય શંકરાચાર્યજી કહે છે, ભાઈ ત્યાં કાંઈ કામ આવતું નથી, ગોવિંદનું હરિનું ભજન જ કામ આવે છે. આમાંથી કોણ બચાવે? બહુ સરસ મજાની વાત. એક એક આમ પાથિયા પાથિયા તેલ નાખીને જેમ તમને વાળ ઓળે ને કોઈ, એમ આ વાળ ઓળાય છો. આ કિંમતી વાતો છે. ચાર પાંચ જણા ફરવા નીકળ્યા હતા, એમાં સરસ મજાના આમ દૂરથી પછી સરસ મજાના નાના નાના ડુંગરા ટ્રેકિંગ કરવાની મજા આવશે, અને હરિયાળી વૃક્ષો અને આ બધું નિઝરણા ઝરણા એવું બધું દેખાય. એટલે એ બાજુ કે બસ ત્યાં જાય ને હરિયે ફરીએ, મોજ કરીએ. આજ તો શું દોસ્ત. હવે નીકળ્યા તો એક ગામ આવ્યું, હવે ત્યાંથી થોડાક કિલોમીટર જ દૂર જ આવશે બધું. એટલે ગામ લોકોએ કીધું કે જુવાની આવ, ભાભલા બેઠા હોય ને ગામને ગોંદરે, એનું આ જ કામ હોય. એ જુવાની આવ, ચિંપા ચિંપા ક્યાં જવું છે? બસ હરવું ફરવું છે, મજા કરવી છે, પહાડો ચડશું, ટ્રેકિંગ કરશું, નાશું, હરશું ફરશું, હરિયાળી મોજ પડી જાય એવું સ્થાન છે. પાછા વળી જાઓ, ત્યાં જવા જેવું નથી. કેમ? અરે ભાઈ એ સારું લાગે છે, પણ ત્યાં એવા માણસો વસે છે એ તમને કાચા ને કાચા ચાવી જશે, કાચા ને કાચા ચાવી જશે. બોલ્યા કે એવું તો કઈ હોતું, તમે સાંભળ્યું કે કોઈ માણસ માણસ ખાતો હોય? હા, બધી જાતે જ બેઠી હોય. આપણે મજા કરીએ ને આને ગમે નહીં, એટલે આપણે મોજ કરવા જાય છે એ આને ગમતું નથી, એટલે કે ત્યાં જવાનું નહીં, ત્યાં કઈ છે નહીં, આવું છે, ડરાવે છે બધું કે ત્યાં તો તમને કાચે ને કાચા ખાઈ જશે ને મારી નાખશે ને આમ છે. આપણી મોજ એનાથી જોઈ નથી જતી. બાકી એવું કઈ સાંભળ્યું? આ જો ને, આ જો કેટલા પગલા જાય છે, આમ જો આ બધા ગયા એ શું મૂર્ખ હશે. વાહ, સંસારનું પણ આવું જ છે. સંતો ને શાસ્ત્રો કહે છે ને, યમપુરી છે, ગર્ભવાસ છે, લક્ષ ચોરાસી છે, નરક ચોરાસી છે, આ નરક યાતના છે, તમને કાચે ને કાચા ખાઈ જશે, પૂછવાય નહીં રે. તો શું કે છે? એ બધી ડરાવવા માટે આ બધા બાવા લોકોએ બધો જમપુરી નો હાવ ઉભો કર્યો છે, અને લોકોને ડરાવવા માટે. અને આપણે મોજ કરીએ છીએ ને એને ગમતું નથી, કારણ કે પોતે બાવા થઈ ગયા. આપણે મોજ કરીએ એને તે જોયું નથી જતું, અને આપણે મોજ મૂકી દઈએ તો એને કઈક દાન ભેટ મળે, એ પોતાના સ્વાર્થે ડરાવે છે. બાકી આ બધા જો ને કેટલા પગલા જાય, ત્યાં બાજુ જતા હોય ને બધા સંસારના બધા માણસો બધા એમ જ છે. તમે અહીંથી પગીને ગોતી આવો તો મોટા ભાગના પગલા ડ્રાઈવિંગ બાજુ જ હોય, પગલાનો મરમગ્ન આવે તેમ કે આ બધા તો ડ્રાઈવિંગ બાજુ જ ગયા છે. આ તો આટલા બધા મૂર્ખા છે એમ કેમ કહેવાય? પણ હોય કે ખરા જ, ખરાની હકીકત એમ. પેલા ને થયું કે આ તો જો ને કેટલા બધા લોકો આમ ગયા છે, કેટલા પગલાઓ છે, બધા ગયા છે, એ બધા શું મૂર્ખા છે, આ બધા બેઠા હોય એ આવા નાવા છે. જોજો મજાની વાત. પછી ઓલા લોકો કે આવું ગણાય જ નહીં અને આવું સંભળાય જ નહીં, આવું જ કરીએ છીએ ને, આવી વાતો સંભળાય નહીં તમને. ઘણા લોકો કહે છે ને વ્યાસની ગાદી ઉપર બેસીને તમને આવી જમપુરીને બમપુરીને ડરાવતા હોય ને એવી બધી વાતો સાંભળવી જ નહીં. મોજ કરો, અને પાપ જેવું કઈ છે જ નહીં. વેદાંત તો ના જ પાડે છે, વેદાંતમાં એવું હશે કે એ પાપ જેવું કઈ છે નહીં, ભૂલ છે પણ પાપ નથી. જો તમને કેવી શબ્દ જાળમાં રમાડે છે, પાપ જેવું કઈ છે જ નહીં, ભૂલ છે, ભૂલ થાય, માણસથી ભૂલ તો થાય. એટલે આપણે નામ ગમે તે આપો, પાપ આપો, ભૂલ આપો, ફરક શું પડે? તમે ગાડી લઈને જતા હોય, પછી તમને ગાડી ઠોકાઈ જાય, ત્રણ જણા મરી જાય, પછી તમે એમ કહો ભૂલ છે, એ ભૂલ કયો? પણ ભોગવીત કરીને ત્રણ જણા ઉલ્લી ગયા અને બે જણા હોસ્પિટલમાં ઊંધા પીડ્યા છે, હવે તમારે એને જે કેવું હોય કયો, ભોગવવાનું તો આવ્યું ને. રળિયામણી ને આવી સ્કોર કોટેટ વાતો કરે વેદાંતમાં, અમે ભૂલ છે પણ પાપ નથી, સારું એમ રાખો. એટલે આ બધા કે ઉપડો, મોજ કરવી છે. ગયા જંગલોમાં જેવા ગયા, ધીમે ધીમે હરિયાળી ડુંગરા નાન ધેન બધું જોતા જોતા જેવા આગળ ગયા, ત્યાં 10-15 નું ટોળું ભયંકર તીક્ષ્ણ હથિયાર, કોઈ બી જોયા ન હોય હાથ પેઢીમાં, એવા અસ્ત્ર શસ્ત્ર કાતા અને એવા વિકરાળ માણસો, માણસ ખાઉં પ્રાણીઓ. બોલ્યા કે આ તો હાચું પીડ્યું, હવે ક્યાં જાય? હવે તમે વિચાર કરો, ઘેરાય જ ગયા. બહુ સરસ મજાની વાત, ઘેરાય જ ગયા. આ 5 જણા, ઓલા 20-25 જણા, અને આવા મોટા ભયંકર અસ્ત્ર શસ્ત્ર, કે શસ્ત્ર જોઈને જ આપણને કઈક મોત આવી જાય. અને એના ચહેરા વિકરાળ માણસો ઘેરી લીધા, અમે તમને ખાઈ જશું. એક જણો કે તમે ધ્યાન રાખજો, હું આમ ગુજરાત આજના પોલીસ વડાને ઓળખું છું, એ તમને રહેવા નહીં દે. પેલો કે ઓળખતા હશો, બહુ ઠંડે અક્કલેજે જવાબ આપ્યો, ઓળખતા હશો. બીજો કે તમને ખબર નથી હું મુખ્યમંત્રીને ઓળખું છું, આ તો ઓળખતા હશો એમાં કરો વાંધો નહીં. ત્રીજો કે તમને ખબર નથી હું વડાપ્રધાન એને ઓળખું છું, ઓળખતા હશો એમાં કોઈ ના વાંધો નથી. ચોથો કે હું રાષ્ટ્રપતિને ઓળખું, મારે ઘર જેવો સંબંધ હશે એમાં કોઈ વાંધો નહીં, તમે એની સાથે ચાય પાણી કર્યા હશે એમાં કોઈ વાંધો નહીં, કઈ વાંધો. અરે લશ્કરના વડાને હું ઓળખું છું એની મારે એની સાથે મારે ઘર જેવો સંબંધ હશે, તમે ઓળખતા હશો એને, ના નથી. એમાં એક જણો બોલ્યો, બોલ્યો 15 જણા હતા ને એમાંથી હથિયાર હાથમાં અને બોલ્યો મારવા આવ્યા તે, એમાંથી એક જણો બોલ્યો વિકરાળ ચહેરો ની બોલ્યો, એ કે તમે મલખાસિંહ ને ઓળખો? તો કે ના, ઈ કોણ? તો કે ઈ હું. મલખાજી ને ઈ હું, મને ઓળખતા હો ને તો જ કઈ કામ આવે, બાકી કઈ કામ માં ના આવે. કોઈને ઓળખો અહીંયા કોઈનું કઈ ચાલે નહીં, મને ઓળખતો હો તો તમારું કામ છે. મને ઓળખો છો? તો કે ના, અમે તમને નથી ઓળખતા. તો એ કઈ કામમાં ના આવે, તમે વડાપ્રધાનને ઓળખતા હો, મિનિસ્ટરને ઓળખતા હો, લશ્કરના વડાને ઓળખતા હો, રાષ્ટ્રપતિને ઓળખતા હોય, અહીંયા કાંઈ ન ચાલે. મલખાસિંહ આ મલખાસિંહ, મને ઓળખો તો કામ છે. એમ મર્યા પછી ગર્ભવાસ લક્ચોરાશી જન્મ મરણ યમ યાતના આ બધું છે ને, એ બધું સામે આવીને ઉભી રહે ને ત્યારે જે ઠાકોરજીને ઓળખે ને એનું જ કામ થાય છે, બાકી કોઈ કામ નહીં. એક ઠાકોરજીને જે ઓળખતો હોય એની સાથે જેને ઓળખાણ હોય એનું જ કામ થાય છે, બાકી કામ થતું નથી. અદ્ભુત. એટલે શાસ્ત્ર કહે છે ષડંગાદિ વેદો મુખે શાસ્ત્ર વિદ્યા કવિત્વાદિ પદ્યમ સુગદ્યમ કરોતિ હરે રંગ પદ્મે મનશ્ચેન દત્ત તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. ઓહો, શું આમાં તો મીઠાશ છે શ્લોક રચનાની. ષડંગાદિ વેદો, છયે અંગ સહિત ચારે વેદો, ષઠ શાસ્ત્રો, જીહવાગ્રે હોય આપણે એમ એ તક પાસ હોય ને એ ચારણી ભાષામાં, અને આ સંસ્કૃતમાં જ ષડંગાદિ વેદો મુખે શાસ્ત્ર વિદ્યા. ઓહો, 18 પુરાણ, મહાભારત જેવા શાસ્ત્રો, 108 ઉપનિષદો, 4 વેદો, 6 શાસ્ત્રો, સાંખ્ય યોગ મીમાંસા આદિ, જીહવાગ્રે, ઊંઘમાંથી ભર ઊંઘમાંથી ઉઠાડો તો વિદ્યાની તાણી ફૂટતી હોય આવી વિદ્યાઓ જીહવાગ્રે હોય, અને વાત વાતમાં સુંદર મજાના કવિતોની રચના કરી નાખતો. અરે સાદી વાતમાં વાત ન કરે, કવિતોથી જ વાત કરે, એવા અને એવા સરસ ગદ્ય ગ્રંથો લખે, વિદ્યાઓનો કોઈ પાર નથી. પણ હરે રંગરી પદ્મે મનશ્ચેન દત્ત તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ. જો ભગવાનના ચરણમાં મન દીધું નથી તો શું, તેથી શું, તેથી શું, તેથી શું. ઓહો, કેમ રાવણ પણ વેદોનો જ્ઞાતા હતો, તેથી શું? ગમે એટલી વિદ્યા હોય તોય, ગમે એવો ક્રિકેટર હોય, ગમે તેવો એક્ટર હોય, ગમે તેવો મિનિસ્ટર હોય, ગમે તેવો એન્જિનિયર હોય, જમપુરી આગળ, જમદૂત આગળ, ગર્ભવાર, લક્ચોરાશી એ બધા સામે આવે ત્યાં કઈ ચાલે હું બેસ્ટ ક્રિકેટર છું, બેસ્ટ એક્ટર છું, ત્યાં બધી કોઈ વિદ્યા હાથને હાલતી જ નથી. એ કોઈ પ્રમાણપત્ર એવોર્ડ કઈ, જોકે ત્યાં યાદે નથી આવતા અને ત્યાં ચલણ જ નથી. તમે રૂપિયાની નોટ લઈ, કરન્સી લઈ, 1 રૂપિયાની, 10 રૂપિયાની, 100 રૂપિયાની કરન્સી નોટ લઈ અને તમે અમેરિકાના કોઈ સ્ટોર ઉપર જઈને તમે કહો 1 કિલો સાકર આપો, આપે? એ ભાઈ આ ક્યુ કાગળિયું છે, કઈ કિંમત નહીં. ડોલર મૂકો તો વાત થાય, આ કરન્સી ત્યાં ચાલતી જ નથી. તમે ગમે ત્યાં એક જ સરખા, અરે ભાઈ અહીંયા ને અહીંયા સરખા થઈ જાય છે. કોઈ બહુ સરસ કીધું છે કે 10 માળની હવેલી હોય કે ઝૂંપડામાં બાંધીને રહેતો હોય, એ ઉપર 11મે માળે મરી જાય અને નીચે ઝૂંપડામાં મરી જાય, બે ની નનામી એક સાથે કાઢો અને પછી બે ને સ્મશાનમાં સળગાવો અને બે ની રાખ થઈ જાય, કેવી લોક ભાષામાં વાત કરી. બે ને પડકે પડકે અગ્નિ સંસ્કાર આપો, એકને ચંદનના કાષ્ટોમાં સળગાવો, એકને બાવળના થળિયાઓમાં સળગાવો, એ બેયના મડદા સળગી જાય, પછી બેયમાં થોડી થોડી રાખ લ્યો ત્યારે જે સુખી શ્રીમંત માણસ હતો એના શરીરની રાખ કઈ મુલાયમ ન થાય ને ગરીબ ની રાખ કઈ ખરહટ ના થાય, હરખે હરખી થાય. અહીંયા બધું સરખું થઈ જાય છે. જે કઈ છે ને એ બધા થોડા થોડા બહાર ના એવોર્ડ છે બધું, બાકી પછી તો બધું શૂન્ય થઈ જાય છે. સરખા કઈ નથી, તો કઈ ચાલતું નથી. ગમે તેવો મોટો વિદ્વાન હોય, ગમે તેવો રાષ્ટ્રપતિ હોય, વડાપ્રધાન હોય, ગમે તે હોય, તો શું છે? જ્યાં સામાન્ય મુખલીસ માણસ છે, એક જ સરખોજ ધારો, બસ માણસ છે. જ્યાં વિદ્યાઓ, ધન સંપત્તિ, સ્વિસ બેંકમાં કેટલું છે, ક્યાં છે, કઈ કામ આવતું, કરન્સી જ ચાલતી નથી, પછી શું? વિશ્વવિખ્યાત સિતાર વાદક હોય, વિશ્વવિખ્યાત શરણાઈ વાદક હોય, વિશ્વવિખ્યાત ગિટાર વાદક હોય, કે માઇકલ જેક્સન નો બાપ હોય, તોય શું? સાંભળજો, આ બધી વિદ્યાઓ ત્યાં કઈ કામ આવતી નથી. બહુ મજાની વાત. તાનસેન નું નામ સાંભળ્યું છે ને? બહુ ઐતિહાસિક વાતો છે આમાં, વચ્ચે વચ્ચે બધી આવશે. વલ્ભાચાર્યજી નું પણ નામ સાંભળ્યું છે. વલ્ભાચાર્યના પુત્ર વિઠ્ઠલનાથજી, મહાપ્રભુ વિઠ્ઠલનાથજી, એ હવેલીમાં બિરાજમાન હશે તો તાનસેન નીકળ્યા હશે, તો પછી કોઈ વાત કરી શકે, અહીં સુંદર હવેલી છે, વિઠ્ઠલનાથ પ્રભુ બિરાજે છે, આવો. તો તાનસે પોતે ત્યાં આવ્યા અને સંગીત રજૂ કર્યું. ઠાકોરજી આગળ રજૂ કર્યું. હવે તાનસેન સંગીતકાર એટલે તો શું વાત કરવાની, જોકે એના થી એના તો હરિદાસ ગુરુની વાત અલગ છે, એ ક્યારેક વાત આવશે ત્યારે લઈશું. તાનસેને પોતે સ્વીકાર્યું હતું કે મારા ગુરુ જે ગાય છે એ હું જિંદગીમાં ગાઈ નથી શક્યો, ગાઈ શકવાનો પણ નથી. અદભુત છે, એ વાત ક્યારેક જ લઈશું. છતાંય તાનસેન એટલે તાનસેન, એવું સંગીત રજૂ કર્યું વિઠ્ઠલનાથજી. અને એ તો હવેલી સંગીત, અને સંગીતથી ભગવાનને કૃષ્ણને તો બહુ પ્રિય. સહજાનંદ સ્વામીનો પણ દરબાર તમે કેવા કેવા સંગીતજ્ઞો બેઠા હતા, સાંજને સવારમાં પલટાવી દે, સવારને સાંજમાં પલટાવી દે, પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી, મૃદંગ વગાડતા હોય બ્રહ્માનંદ સ્વામી, કેવી અદભુત ગાયકી. પ્રેમાનંદ સ્વામી જે એક એક પદની અંદર કેટલાય રાગ ઢાળ્યા છે, રાગ રાગણીઓ ઢાળી છે, ક્યાં ગાઈ શકે છે કોઈ? ગાનારા ક્યાં? તમે વિચાર કરો કે સહજાનંદ સ્વામી આટલી અધ્યાત્મની ઊંચી વાતો કરે છે ને, એ જ્યારે આમ એક પગ ઊંચો રાખી, એક લટકતો રાખી, અને લીંબુ વૃક્ષો નીચે ટોલિયા ઉપર બેસી, અને સહજાનંદ દરબાર આમ ભરાણો હોય, અને સંધ્યાનો સમય હોય, અને પ્રેમાનંદ સ્વામી જ્યારે સરોજ સારંગી લઈ અને જ્યારે કીર્તન કરતા હશે, અને સહજાનંદ સ્વામી જ્યારે દાદ દેતા હશે, ત્યારે કેવો માહોલ જામતો હશે, દાદ દેતા. અને પ્રેમાનંદ સ્વામી કીધું છે ને, મને મને કહે પ્રભુ એક નઈ તાન ગાત, એરી એરી મેં તો બેઠે રંગા મહોલ મેં, એમાં આવે છે ને કે ગા તું એક નઈ તાન. અને ત્યારે પ્રેમાનંદ સ્વામી તાન મારે છે, અને નઈ તાન નવો તરજુમો, અને ત્યારે શ્રીજી મહારાજ એને દાદ આપે છે. આવે છે ને સ્વાભાવિક ચેષ્ટામાં સાથે સાથે ગાવા માંડે છે, એવા ઘેરા રાત થી ગાય છે, ચપટી વગાડે, તાળી હારેલી છે. એલા મર્મગ્ન ન હોય તો સંગીત જામે નહીં, ત્યારે કેવી કેવી દાદ દેતા હશે. એ બ્રહ્માનંદ સ્વામી જયારે પડછંદા બોલાવતા હોય, આહા અદભુત. જાણકાર વગર રજૂ થયું હોય આ, પ્રેરણાનો સોર્સ સહજાનંદ સ્વામી હતા એના. ત્યારે તાનસેન ગાય છે. આપણે વાત તો છે જ ને સત્સંગમાં, ગ્વાલિયરના સંગીતકારો હારી ગયા પોતાની વિદ્યા ગઢપુરમાં સહજાનંદ સ્વામી પાસે. આવ્યા તો બહુ મોટી બડાઈ થઈ, પણ એમને જુનાગઢ ગયા એટલે કહ્યું, નવાબે તમે ગાયન રજૂ કર્યું, હું તમને ભેટ સોગાન અનંત આપું, તમે માગો એટલે આપો, મારે મોજ પડે એટલે આપી, પણ નુરાની સંગીત સાંભળવું હોય તો તમે ગઢપુરમાં સહજાનંદ સ્વામીના સંતો પાસે જાઓ. અને પછી ગ્વાલિયરના સંગીતકારો કે એવા કોણ છે ભલે સાધુઓ ફકીરો કે જે અમારા સંગીતને ઝાંખું પાડે છે, પછી ગઢપુર આવ્યા છે. અને ત્યારે સાંજનો સમય છે, અને શ્રીજી મહારાજે કહ્યું, ગાઓ ગવૈયાઓ. તો કે ના, અમે તો આપના સંતોનું ગાન સાંભળવા આવ્યા છે, પછી અમારી ગાયકી રજૂ કરીશું. પ્રેમાનંદ સ્વામીને મહારાજે કીધું, પ્રેમ સખી ગાઓ. પ્રેમાનંદ સ્વામી કે મહારાજ કયો રાગ આલાપું? પેલા જાણકાર વગર પૂછાય, તમને હું પૂછું કે અત્યારે હું કયો રાગ ગાઉં? સુરા બાપુ ને એકવાર શિવજી મહારાજ પૂછ્યું, બાપુ તમને કયો રાગ, આ સંગીતના બધા રાગ છે એમાં તમને કયો રાગ ગમે? ઘણા માલકોસ ગમે, કોઈને જય જયવંતી ગમે, કોઈને સારંગ રાગ ગમે, આ બધા જુદા જુદા, કોઈને ભૈરવી ગમે, આ બધા રાગ જુદા જુદા ગમતા હોય. સુરા બાપુ શ્રીજી મહારાજે પૂછ્યું કે તમને બાપુ કયો રાગ ગમે? તો કે મહારાજ બપોર નું ટાણું થયું હોય, મારો છોકરો આવીને કે બાપુ હાલો જમવા, ઈ રાગ ગમે. એને સાચી વાત કરી, રામે ઢાળે ઈ જે મારો નાથિયો કે બાપુ હાલો જમવા, ઈ મને ગમે. મહારાજ કે વાહ વાહ વાહ. એટલે શ્રીજી મહારાજે ને પ્રેમાનંદ સ્વામી કીધું કે પ્રભુ કયો રાગ આલાપું? શ્રીજી મહારાજ કે ભૈરવ રાગ ગાઓ. ગ્વાલિયર ના સંગીતકારો આંચકો લઈ ગયા, કારણ ભૈરવ રાગ સવારે જ ગવાય. રાગ ના બધા અગિયાર વાગે, બાર વાગે, એક વાગે, બે વાગે, પર ને સમય બદલે એમ રાગ બદલાય, અને છેલ્લે ભૈરવી આવે. ભૈરવી આવે એટલે પછી સંગીતની મેજલસ પૂરી. કોઈ પણ ભૈરવીને એક તાન ઉપાડીને એક લીટી મારી દીધી, પછી બીજું કોઈ સંગીત એની પાછળ રજૂ ના થાય. બસ આ છેલ્લે ભૈરવી આવે, ભૈરવી આવે એટલે સમાપન થઈ ગયું. ભૈરવ રાગ તો સવારે જ ગવાય. અને શ્રીજી મહારાજ ગુલાબ નું પુષ્પ સુનતા સુનતા કહ્યું, ભૈરવ રાગ ગાઓ. ગ્વાલિયર ના સંગીત કરો એકબીજા સામે મીંડા જોવા, ક્યાંય ભરાઈ ગયા છે આપણે, જેને ખબર નથી કે ક્યાં રાગ સમયે કયો રાગ ગવાય. અને એમાં મને એમ કહ્યું, કહેવામાં આવ્યું છે કે તમે નુરાની સંગીત ત્યાં સાંભળવા જાઓ. પણ પ્રેમાનંદ સામે ભૈરવ રાગ ઉપાડ્યો, જેમ આનો આલાપ ને તરજ ઉપડતા ઉપડતા સાંજનો સમય સવારમાં પલટાય, પ્રભાત મહેસૂસ થઈ ગયું. પેલા જોવા બધા કુકડા બોલવા માંડ્યા, કુદરત ભૂલ ખાઈ ગઈ, આખું પરોઢનું વાતાવરણ છવાઈ ગયું. ત્યારે પેલા ગાયકો આંગળી નાખી ગયા મોઢામાં, ના પ્રકૃતિ ઉપર કાબુ છે, આ સાધુ ઉપર. શ્રીજી મહારાજ ના ચરણમાં પડી ગયા કે મહારાજ હવે અમારું સંગીત રજૂ જ નથી કરવું, રજૂ જ નથી કરવું. એ પ્રેમાનંદ સ્વામી હૈયામાં બોલે છે, સહજાનંદ રોમ રોમ ભર્યો છે, એક એક રૂવાડું છે ને એમાં સહજાનંદ સહજાનંદ સહજાનંદ બોલે છે, એમાંથી સંગીત નીકળે છે. કોઈ પણ સંગીત હોય, એ સંગીતકાર સંગીતકાર તો ગાતો હોય, પણ એની જે મીઠો તાનપુરો હોય કે સાથે મીઠું વાયોલન હોય કે મીઠું હાર્મોનિયમ હોય, તો રાગની મીઠાશ બદલી જાય ને. એમ ગીત તરત એની હોય, પણ સાથે સહજાનંદ સ્વામીનો જે ભક્તિનો અનુરાગ બળે છે ને, એટલે રાગ બદલાય છે, મીઠાશ થઈ જાય. બિચારી મીરાબાઈએ કેવા કેવા ભજનો ગાયા, એને એવોર્ડમાં શું મળ્યું? ઝેર મળ્યું. ગીતો ગાયા કૃષ્ણના, શું મળ્યું? ઝેર મળ્યું. અને એ જ ગીતો આજના ગાયિકાઓ ગાય છે, તેને એવોર્ડ મળે છે, એને એવોર્ડ.